શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 15મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે વિપ્રવર્ય, હવે હું ભગવાનના ભક્ત સંતો અને હરિભક્તોએ અવશ્ય સાંભળવા યોગ્ય અને અંતરમાં સતત ધારી રાખવા યોગ્ય કથા કહું છું. તે કથા માનદોષથી પરાભવ પામેલા દક્ષ પ્રજાપતિ અને દુર્વાસા મુનિની છે. તેમાં પ્રથમ દક્ષ પ્રજાપતિનું આખ્યાન કહું છું. હે વિપ્રવર્ય, પૂર્વે વિશ્વનું સર્જન કરનારા પ્રજાપતિઓ ભાગીરથીને તીરે યજ્ઞ કરી રહ્યા હતા. તે યજ્ઞમાં સમસ્ત દેવતાઓ, દેવીઓ અને મુનિઓ પણ પધાર્યા હતા. તે સમયે જેને બ્રહ્માજીએ સર્વ મરીચી આદિ પ્રજાપતિઓના અધિપતિપણે નિયુક્ત કરેલા છે એવા સૂર્ય સમાન તેજસ્વી દક્ષ પ્રજાપતિ તે યજ્ઞમાં એકાએક પધાર્યા. તે દક્ષ પ્રજાપતિ પોતાને બીજા પ્રજાપતિઓ કરતાં શ્રેષ્ઠ માનતા હતા. તેઓ અત્યંત અભિમાની છે એમ સભામાં બેઠેલા સર્વે દેવતાઓ જાણતા હોવાથી તેનો તત્કાળ ઊભા થઈ સત્કાર કર્યો. ત્યાર પછી તે દક્ષ સભામાં બેઠેલા પોતાના પિતા બ્રહ્માજીને પ્રણામ કરી પોતાને આસને બેઠા. ત્યાર પછી દક્ષ પ્રજાપતિ સભામાં દેવતાઓની ચારે તરફ દ્રષ્ટિ ફેરવવા લાગ્યા. તેવામાં પોતાની આગળ જ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી વાસુદેવની સાથે પોતાના આત્માને એકાગ્ર કરી ધ્યાનમાં રહેલા પોતાના જમાઈ ભગવાન શિવજીને તેણે બેઠેલા જોયા. ત્યારે અતિશય માની દક્ષે જોયું કે શિવજીએ ઊભા થઈ મને પ્રણામ કર્યા નથી. તેથી અતિશય ક્રોધ કરી શિવજીને શાપ આપતા સર્વે દેવતાઓ સન્મુખ કહેવા લાગ્યા કે હે દેવો, હું કાંઈ પણ કહું છું તે મત્સરથી કહેતો નથી અને અજ્ઞાનથી પણ કહેતો નથી, પરંતુ સામાન્ય રીતે સત્પુરુષોનું જે વર્તન હોવું જોઈએ તે તમને જણાવું છું. હે વિપ્રવર્ય, આ પ્રમાણે માની માણસની ભાષાની વાત કરતા દક્ષ પ્રજાપતિ અનેક યુક્તિ પ્રયુક્તિથી પોતાની સાધુતાને દેવતાઓની આગળ શ્રેષ્ઠ દેખાડી શિવજીની નિંદા કરવા લાગ્યા કે આ શંકર લોકપાલોના યશને હણનારો છે, નિર્લજ્જ છે, અવિનયી છે. તેથી જ સત્પુરુષોએ બાંધેલી મર્યાદાનું ઉલ્લંઘન કરી મારી અવગણના કરે છે. આ શંકર મારો જમાય હોવાથી વધુમાં મારો શિષ્ય પણ છે. તેથી ગુરુ એવા મારું થઈ અભિવાદન કરી સન્માન કરવું જોઈએ. છતાં આવી મોટી સભામાં મને માત્ર વાણીથી પણ આદર આપતો નથી. માકડાની સમાન આંખોવાળો આ શંકર સદાચારથી ક્રિયાહીન છે, ભૂતડાનો સંગી છે, નગ્ન છે, શ્મશાનમાં રહેનારો છે, મુંડની માળા ધારનારો, આખા શરીરે ચિતાની ભસ્મને ચોળે છે. આવો અમંગળ હોવા છતાં શિવ એવું મંગળ નામ ધારણ કર્યું છે. સાવ અપવિત્ર અને દુર્બુદ્ધિ આવા આ શંકરને મારી ઈચ્છા ન હોવા છતાં પિતાજી બ્રહ્માના કહેવાથી મારી પુત્રી સતી સમર્પિત કરી. અત્યંત દુરાચારી આ શંકરનો આજથી યજ્ઞમાંથી ભાગ કાઢી નાખવામાં આવે છે. હે વિપ્રવર્ય, આ પ્રમાણે અત્યંત ક્રોધમાં આવી દક્ષ પ્રજાપતિ શિવજીને શાપ આપી પોતાના ભવન પ્રત્યે ચાલ્યા ગયા. ત્યારે જતા એવા દક્ષને શિવજીના મુખ્ય પાર્ષદ નંદિકેશે પણ શાપ આપતા કહ્યું કે હે દક્ષ, તું આત્મા પરમાત્માના તત્વજ્ઞાનથી રહિત થઈ જા. જે મુખથી તું શિવજીની નિંદા કરે છે તે તારું મુખ બકરાનું થાય અને શરીરમાં જ તને આત્મબુદ્ધિ દ્રઢ થાય. આ પ્રમાણે દક્ષને ત્રણ શાપ આપ્યા. હે વિપ્રવર્ય, આ પ્રમાણે નંદિકેશ દક્ષ પ્રજાપતિને શાપ આપ્યા પછી અત્યંત ક્રોધથી લાલચોળ નેત્રોવાળા થઈ દક્ષની હામાં હા ભણનારા અને શિવજીની અવજ્ઞાનું મૌન રહી અનુમોદન કરનારા સર્વે વિપ્રોને શાપ આપતા કહેવા લાગ્યા કે તમે સર્વે બ્રાહ્મણોને સ્વર્ગાદિ નાશવંત ફળનો બોધ આપનારા વેદના અર્થવાદવાળા કર્મોમાં મોહ થાવો નહીં, ખાવા યોગ્ય અને ખાવા યોગ્યનો ભેદ ભૂલી સર્વભક્ષી થાવો, વિદ્યાભ્યાસ અને ચાંદ્રાયણાદિ વ્રતોનું અનુષ્ઠાન માત્ર દેહના પોષણ માટે જ કરનારા થાવો અને ભિક્ષુકો થઈ લોકમાં ભટક્યા કરો. આ પ્રમાણે ચાર શાપ બ્રાહ્મણોને આપ્યા. હે વિપ્રવર્ય, આ પ્રમાણે વૈદિક વિપ્રોને શાપ આપતા નંદીને જોઈને અત્યંત ક્રોધાયમાન થયેલા કઠોર મહર્ષિ ભૃગુ શિવજીના અનુયાયીઓને શાપ આપતા કહેવા લાગ્યા કે શિવનો વ્રત ધારણ કરનારા અને તેને અનુસરનારા જે પુરુષો હોય તે સર્વે પાખંડી થઈ જાઓ અને વૈદિક માર્ગનું તથા ભગવાનની ઉપાસનાનું પ્રતિપાદન કરનારા શતશાસ્ત્રોનું ખંડન કરનારા થાવો, આચારહીન થઈ જાઓ, મૂઢ બુદ્ધિવાળા થાવો, મસ્તક ઉપર જટા, શરીર પર ચિતાની ભસ્મ અને હાડકાને ધારણ કરનારા થાવો, જે દીક્ષામાં દેવને મદ્ય અને માંસનું નિવેદન કરવાનું વિધાન હોય તેવી હલકી શિવદીક્ષાને ધારણ કરનારા થાવો. હે વિપ્રવર્ય, આ પ્રમાણે ભૃગુ મહર્ષિ જ્યારે શિવભક્તોને શાપ આપી રહ્યા હતા તે સમયે શિવજી ઉદાસ થઈ તે સભામાંથી ઊભા થઈ પોતાના પાર્ષદોની સાથે કૈલાશ તરફ જવા રવાના થયા. ત્યાર પછી પૃથ્વી પર કોઈપણ પ્રદેશમાં કોઈપણ મનુષ્ય કે દેવતાઓ રુદ્રના ભાગ વગરનો યજ્ઞ કરવા સમર્થ થયા નહીં, તેથી પૃથ્વી પર યજ્ઞ વિનાનો બહુકાળ વ્યતીત થઈ ગયો. હે વિપ્રવર્ય, હવે માનથી વિનાશ પામેલી બુદ્ધિવાળા દક્ષે પોતે જ પ્રજાપતિઓ, દેવતાઓ અને ઋષિઓની સાથે મળી શંકરના ભાગ વગરનો યજ્ઞ શરૂ કર્યો. પિતામહ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુને અતિ આદરપૂર્વક નિમંત્રણ આપ્યું હોવા છતાં તે યજ્ઞમાં શિવજીનો અનાદર થયેલો જોઈ તેઓ પધાર્યા નહીં. દક્ષને શંકર ઉપર દ્વેષ હોવાથી પોતાની પુત્રી સતીને પણ આમંત્રણ આપ્યું નહીં. તેના સિવાય બીજી 15 કન્યાઓને પોતપોતાના પતિઓ સાથે પધારવા આમંત્રણ આપ્યું. હે વિપ્રવર્ય, ત્યાર પછી વિમાનમાં બેસી આકાશ માર્ગે પોતાના પિતા દક્ષના યજ્ઞમાં જતી સતીની બહેનો એવી દેવપત્નીઓને સતીએ જોઈ, તેથી સતી અતિશય ખુશ થયા અને પિતાનું આમંત્રણ ન હોવા છતાં યજ્ઞના દર્શન કરવા અને માતા પિતાને મળવા સતીનું મન અતિ ઉત્સુક થયું. સતી નારી સહજ સ્વભાવથી યજ્ઞમાં જવા અત્યંત તત્પર થયા. ત્યારે ભગવાન શંકરે અનેક પ્રકારની યુક્તિઓથી યજ્ઞમાં જતા તેમને અટકાવવાનો પ્રયત્ન કર્યો, છતાં હઠાગ્રહથી કેટલાક ગણોને સાથે લઈ પિતાના યજ્ઞમાં ગયા. હે વિપ્રવર્ય, શિવ ઉપર દક્ષને દ્વેષ હોવાથી પુત્રી સતી સામે દ્રષ્ટિ માંડીને જોયું પણ નહીં, વાણીથી આદર આપી સત્કાર પણ કર્યો નહીં. તેથી આત્મગૌરવથી સંપન્ન સતી પિતા પ્રત્યે અત્યંત ક્રોધિત થયા. યજ્ઞમાં પોતાના પતિ શિવજીનો ક્યાંય ભાગ પણ જોયો નહીં, તેથી ક્રોધ કરી પિતા દક્ષની બહુ ભર્ત્સના કરી સમાધિ દ્વારા પોતાના શરીરમાં યોગાગ્નિ પ્રગટ કરી તત્કાળ શરીરને છોડી દીધું. ત્યારે સતીની સાથે આવેલા શિવના ગણો દક્ષને મારવા દોડ્યા. તે સમયે શિવના ગણોને મારવા માટે ભૃગુ ઋષિએ દક્ષિણાગ્નિમાંથી બળવાન દેવતાઓ ઉત્પન્ન કર્યા. ઋભુ નામના આ દેવતાઓ હાથમાં સળગતા ઉંબાડિયા લઈ શિવના ગણોને મારવા લાગ્યા, તેથી તેઓ સર્વે ત્યાંથી ભાગી છૂટ્યા. તે ગણો કૈલાશ પહોંચે તે પહેલાં દેવર્ષિ નારદે કૈલાશમાં આવી એ સર્વે વૃત્તાંત શિવજીને કહી સંભળાવ્યું. નારદના મુખે સતીના મૃત્યુની વાત આદિ હકીકત સાંભળતાની સાથે જ શિવજીના અંતરમાં અત્યંત ક્રોધ વ્યાપી ગયો અને પોતાની જટામાંથી મુખ્ય ગણ વીરભદ્રને ઉત્પન્ન કર્યો અને કહ્યું કે હે વીરભદ્ર, તું કોઈપણ જાતનો વિચાર કર્યા વગર યજ્ઞ સહિત દક્ષ પ્રજાપતિનો વિનાશ કર. હે વિપ્રવર્ય, આ પ્રમાણે શિવજીની આજ્ઞા થતાં અન્ય ગણોને સાથે લઈ વીરભદ્ર પગે ચાલતો કોઈ મોટા પર્વતની જેમ સમગ્ર ધરાને ધ્રુજાવતો તે જ ક્ષણે દક્ષના યજ્ઞમાં આવ્યો. ત્યાં જઈ યજ્ઞના કુંડો ઉખેડી નાખ્યા, મંડપાદીને બાળી ભસ્મીભૂત કર્યા, દક્ષનું માથું કાપી યજ્ઞમાં હોમી દીધું. ત્યાર પછી દક્ષની સહાય કરનારા દેવતાઓ તથા ઋષિમુનિઓને શિવના અન્ય મણિભદ્ર આદિ ગણો સળગતા ઉંબાડિયા લઈને મારવા લાગ્યા, તેથી તેમના શરીરના અવયવો છિન્ન ભિન્ન થયા અને દેવતાઓ આદિ સર્વે ત્યાંથી પલાયન થઈ ગયા. આ પ્રમાણે દક્ષના યજ્ઞને છિન્ન ભિન્ન કરી વીરભદ્રાદિ શિવના ગણો કૈલાસમાં પાછા આવ્યા. પછી ઘણા દિવસો વીતી ગયા ત્યારે સમસ્ત દેવતાઓની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા શિવજીના અનુગ્રહથી બકરાનું મુખ લગાડતા દક્ષ પ્રજાપતિ ફરી સજીવન થયા. હે વિપ્રવર્ય, આ પ્રમાણે માનદોષથી પ્રજાપતિ દક્ષનો મહા અનર્થ સર્જાયો અને માને કરી શિવજીનું અપમાન કરવાથી લોકમાં ઘણી નિંદા પણ થઈ. હે વિપ્રવર્ય, હવે તમને સાક્ષાત રુદ્રનો અવતાર અને મહાન તપસ્વી તથા માને કરીને મહાપરાભવ પામેલા ઋષિ દુર્વાસા મુનિની કથા કહું છું, તેને તમે સાંભળો. પૂર્વે સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા મહાબુદ્ધિશાળી અંબરીશ નામના રાજા સાત દ્વીપવાળી પૃથ્વીનું પાલન કરતા હતા. પિતાની જેમ પ્રજાનું વાત્સલ્ય ભાવે ભરણપોષણ કરતા અંબરીશ રાજા મોટા મોટા યજ્ઞો દ્વારા ભગવાન શ્રીહરિનું યજન કરતા અને ભગવાનને રાજી કરવા અનેક પ્રકારના વ્રતો તથા દાન પણ કરતા હતા. ઇન્દ્રાદિ દેવતાઓને પણ દુર્લભ એવા પોતાના રાજ્ય વૈભવને ક્ષણભંગુર જાણતા અંબરીશ રાજા તે વૈભવમાં વૈરાગ્ય પામી એકમાત્ર ભગવાન શ્રી નારાયણમાં સ્નેહ કરતા હતા. ભગવાનના એકાંતિક સંતોનો સમાગમ કરી ભગવાનના સ્વરૂપમાં જ એક મન રાખીને રાજા ભગવાનની નવધા ભક્તિ જ કરતા રહેતા, તેથી ભગવાન શ્રીહરિ તેમના ઉપર ખૂબ જ પ્રસન્ન થયા અને તેમની રક્ષા માટે સર્વ પ્રકારના અનર્થોનો વિનાશ કરનાર પોતાનું સુદર્શન ચક્ર તેની સમીપે રાખ્યું હતું. એક સમયે અંબરીશ રાજા પોતાના પત્નીની સાથે એક ભગવાન શ્રીકૃષ્ણને જ રાજી કરવા મધુવનમાં જઈ એક વર્ષને અંતે પૂર્ણ થતું વાર્ષિક દ્વાદશી વ્રત ધારણ કર્યું. પછી વ્રતની સમાપ્તિમાં કાર્તિક માસમાં સુદ નવમી, દશમી અને પ્રબોધિની એકાદશીના દિવસ સુધી ત્રણ ઉપવાસ કરી અંબરીશ રાજાએ ભગવાનની મોટી પૂજા કરી. સુપાત્ર ભૂદેવોને ખૂબ જ દાન આપ્યા. બારસને દિવસે ઈચ્છિત ભોજનો જમાડી બ્રાહ્મણોને તૃપ્ત કર્યા. પછી જ્યાં પારણા કરવાની તૈયારી કરે છે ત્યાં દુર્વાસા મુનિ પધાર્યા. ત્યારે અંબરીશ રાજાએ સામે જઈ પોતાને આંગણે પધારેલા દુર્વાસા મુનિનો આસન આપવું આદિ વડે આતિથ્ય સત્કાર કર્યો અને ભોજન સ્વીકારવાની પ્રાર્થના કરી. અંબરીશ રાજાની પ્રાર્થના સ્વીકારી ભલે બહુ સારું એમ કહી દુર્વાસા મુનિ તત્કાળ યમુનામાં સ્નાન કરવા ગયા. ત્યાં મધ્યાહ્ન સમયને ઉચિત કર્મનું અનુષ્ઠાન કરતા વિલંબ થયો. આ બાજુ બારસના પારણા કરી વ્રતની સમાપ્તિ કરવા ઈચ્છતા અંબરીશ રાજા મુનિને આવતા વિલંબ થયો છે એમ જાણી સંકટમાં મુકાયા. હવે આ ધર્મ સંકટમાં મારે શું કરવું જોઈએ તે વિષયનો પ્રશ્ન શાસ્ત્રવેત્તા વિપ્રોને પૂછ્યો કે હે વિપ્રો, જો હું પારણા કરું તો આંગણે આવેલા અતિથિનો અનાદર કરવારૂપ દોષ લાગે છે અને જો બારસની તિથિ સુધી પારણા ન કરું તો પણ દોષ લાગે છે, તો આવા પ્રકારના સંકટ સમયમાં મારે શું કરવું જોઈએ તેનું મને માર્ગદર્શન આપો. આ પ્રમાણે રાજાએ પૂછ્યું તેથી વિદ્વાન બ્રાહ્મણો રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, તમે ભગવાનના ચરણામૃતનું જલપાન કરીને પારણા કરો, કારણ કે માત્ર જળપાનથી પારણા કર્યા પણ કહેવાશે અને નહીં કર્યા પણ કહેવાશે, તેથી બંને પ્રકારનો દોષ તમારી ઉપરથી ટળી જશે. આ પ્રમાણે બ્રાહ્મણોની આજ્ઞા પ્રાપ્ત કરી અંબરીશ રાજાએ માત્ર જળનું પાન કરી પારણા કર્યા. હે વિપ્રવર્ય, પછી મધ્યાહ્ન સમયનો વિધિ પૂર્ણ કરી આવેલા દુર્વાસા મુનિએ જાણ્યું કે રાજાએ પારણા કરી લીધા છે, ત્યારે પોતાને અગ્રપૂજ્ય માનતા દુર્વાસા મુનિને પોતાનું માનભંગ થયો છે એમ જાણી અભિમાનના કારણે એમના અંતરમાં ક્રોધ ઉત્પન્ન થયો અને અંબરીશ રાજા પ્રત્યે કહેવા લાગ્યા કે હે નિર્દય, હે લક્ષ્મીના મદથી અંધ બનેલા, હે વિષ્ણુના ભક્તપણાનો દાવો કરનાર અભક્ત, હે સર્વના માલિકપણાનું અભિમાન ધરાવનારા, તું નિરંકુશ થઈ તારી ઈચ્છામાં આવે તેમ ધર્મમર્યાદાનું ઉલ્લંઘન કરે છે. તારી પાસે અતિથિ રૂપે આવેલા મને પ્રથમ આતિથ્ય સત્કાર કરી ભોજનનું નિમંત્રણ આપ્યું અને મને ભોજન કરાવ્યા વિના જ તે ભોજન કરી લીધું. હવે આતિથ્ય અતિક્રમણનું ફળ તને હમણાં જ દેખાડું છું. એમ કહી ક્રોધથી પોતાના નેત્રો લાલ કરી દુર્વાસા મુનિએ પોતાની જટામાંથી પ્રલયકાળના અગ્નિ સમાન ભયંકર કૃત્યાને ઉત્પન્ન કરી અંબરીશ રાજાનો વધ કરવા તેને પ્રેરણા કરી. હે વિપ્રવર્ય, તે સમયે હાથમાં તીક્ષ્ણ તલવાર લઈ મારવા ધસી આવતી તે કૃત્યાને જોઈ શરીરને નાશવંત અને આત્માને અવિનાશી જાણતા અંબરીશ રાજા જરાય પણ વ્યથિત થયા નહીં. તે સમયે રાજાની રક્ષા માટે તત્પર રહેલું સુદર્શન ચક્ર કૃત્યાને પ્રથમ બાળીને દુર્વાસા મુનિની પાછળ થયું. સુદર્શન ચક્રના અગ્નિથી અત્યંત બળતા દુર્વાસા મુનિ ત્યાંથી એકદમ ભાગ્યા અને પોતાના પ્રાણની રક્ષા કરવા દશે દિશાઓમાં ભટકવા લાગ્યા. હે વિપ્રવર્ય, દુર્વાસા મુનિ જ્યાં જાય ત્યાં સુદર્શન ચક્ર દેહધારી મનુષ્યના પડછાયાની પેઠે અથવા મનુષ્યની પાછળ ફરતા મૃત્યુની જેમ દુર્વાસા મુનિની પાછળને પાછળ દોડતું હતું. પાતાળમાં, આકાશમાં, ઇન્દ્રાદિ દિક્પાળોના સ્થાનમાં આદિ સર્વ સ્થળે દુર્વાસા દોડ્યા પણ સુદર્શન ચક્રથી રક્ષણ કરનાર કોઈ પ્રાપ્ત થયો નહીં. તેથી અંતે બ્રહ્માજીને શરણે ગયા. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે મુનિ, હું તમારું સુદર્શન ચક્ર થકી રક્ષણ કરવા સમર્થ નથી. ત્યાંથી દુર્વાસા શંકરને શરણે ગયા. તેમણે પણ બ્રહ્માજીની પેઠે સુદર્શન ચક્રથી રક્ષણ કરવા અસમર્થતા દર્શાવી. પછી મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો, આ પ્રમાણે અંતરિક્ષમાં અતિ દુઃખી હૃદયે આર્તનાદ કરતા કરતા દુર્વાસા મુનિ ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠ લોકમાં પધાર્યા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારું રક્ષણ કરો એમ કહી પ્રાર્થના કરવા લાગ્યા કે હે સ્વામીનાથ, તમારા ભક્તનો મેં અજાણતા અપરાધ કરેલો છે, તે અપરાધની દયા કરીને ક્ષમા આપો અને આ સુદર્શન ચક્ર થકી મારું રક્ષણ કરો. હે વિપ્રવર્ય, આ પ્રમાણે દુર્વાસા મુનિએ પ્રાર્થના કરી. તેથી નિર્માની ભક્તો જેને અતિ વહાલા છે એવા ભગવાન વિષ્ણુ તેમને કહેવા લાગ્યા કે હે મુનિ, હું હંમેશા ભક્તને આધીન છું પણ સ્વતંત્ર નથી. મારા ભક્તોનો દ્રોહ કરનાર જનોનું રક્ષણ કરવા હું સમર્થ નથી. તેથી તમે અંબરીશ રાજાને જ શરણે જાઓ, તે તમારું સુદર્શન ચક્ર થકી અવશ્ય રક્ષણ કરશે. હે વિપ્રવર્ય, આ રીતના વિષ્ણુ ભગવાનના વચનો સાંભળી માનના કારણે અતિશય કષ્ટ પામેલા દુર્વાસા તત્કાળ માન છોડીને અંબરીશ રાજાને શરણે થયા. દૂરથી જ અંબરીશ રાજાને જોઈ મારું આ સુદર્શન ચક્ર થકી રક્ષણ કરો, રક્ષણ કરો એમ બે હાથ જોડી ઊંચે સ્વરે પોકાર કરતા દુર્વાસા મુનિ અંબરીશ રાજા ક્ષત્રિય હોવાથી પોતાનાથી નાના હોવા છતાં તેમણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. ત્યારે અંબરીશ રાજાએ કૃપા કરીને સુદર્શન ચક્રની પ્રાર્થના કરી શાંત કર્યું અને તેના ભય થકી દુર્વાસા મુનિને છોડાવ્યા. પછી મુનિને અંબરીશ રાજાએ આદરપૂર્વક જમાડી ચંદનાદિ વડે પૂજન કર્યું. હે વિપ્રવર્ય, આ પ્રકારે સર્વજનોને ભય ઉપજાવનારા દુર્વાસા મુનિ માનરૂપી દોષથી મહાકષ્ટને પામ્યા. તેથી ભગવાનના ભક્તજનોએ માનનો દૂરથી જ ત્યાગ કરી દેવો. આ જ રીતે બીજા અનેક રાજાઓ તથા ઋષિઓ માનરૂપી દોષને કારણે આ પૃથ્વી પર અપાર કષ્ટને પામ્યા છે અને અપકીર્તિને પણ પામ્યા છે. હે વિપ્રવર્ય, આ પ્રમાણે લોભાદિ દોષોથી પરાભવ પામેલા વસિષ્ઠાદિ સર્વ મહાપુરુષોની કથાઓ સંક્ષેપમાં તમને મેં સંભળાવી એથી લોભાદિ દોષોનું આવું બળવાનપણું જાણી સાવધાન થઈ મારા આશ્રિત ભક્તજનોએ લોભાદિ મહાશત્રુઓનો દૂરથી જ ત્યાગ કરી દેવો. તેમ કરવાથી જ નિર્વિઘ્નપણે આગળ વધતી ભક્તિ અંતે મનોવાંછિત ફળને આપનારી થાય છે. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિના વચનામૃતોનું પાન કરી બ્રાહ્મણ શ્રેષ્ઠ મયારામ વિપ્ર સર્વ ભક્તજનોની સાથે અત્યંત પ્રસન્ન થયા. પછી સ્વધર્મનિષ્ઠ એવા એ મયારામ વિપ્રે શ્રીહરિના વચનોને પોતાના અંતરમાં ધાર્યા અને શ્રીહરિના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. તેવી જ રીતે સર્વે ભક્તજનોએ પણ પ્રણામ કર્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં માનથી પરાભવ પામેલા દક્ષ પ્રજાપતિ અને દુર્વાસા મુનિની કથાનું નિરૂપણ કર્યું. એ નામે 15મો અધ્યાય પૂર્ણ થયો.